સ્વામિનારાયણ મહામંત્રના દ્વિશતાબ્દી પર્વનો પ્રારંભ. વિદ્યાનગરમાં વિશ્રામ લેવાથી શરીરમાં ઠીક ઠીક સ્વસ્થતા આવી જતા સ્વામીશ્રીએ તારીખ 10-2 થી તેઓના વિચરણનો દોર પુનઃ શરૂ કરી દીધો. તેના પ્રથમ ચરણમાં તેઓએ આજની સવારે આણંદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નિર્મિત સરદાર પટેલ શાક માર્કેટ યાર્ડનું ભૂમિપૂજન કર્યું. ત્યારબાદ તેઓ વરતાલ અને દબાણને લાભ આપતા રાત્રે નડિયાદ પહોંચ્યા. અત્રે તારીખ 11-2 ના રોજ મંદિરનો પાટોત્સવ ઉજવી સ્વામીશ્રીએ તારીખ 12-2 ની સવારે સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી પર્વનો મંગલદીપ પ્રગટાવી દીધો. 3 વર્ષ સુધી ચાલનારા આ ઉત્સવના શ્રી ગણેશ કરતા તેઓએ કહ્યું, સ્વામિનારાયણ મંત્રનો અદ્ભુત મહિમા છે. તેના જાપથી તન મનના રોગ દૂર થાય છે ને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. આ મહામંત્ર ભગવાન સ્વામિનારાયણે સ્વયં આપણને આપ્યો છે, તો હવે એ મંત્રનો જાપ આપણે કરીએ. આમ કહી મંત્ર જાપ આરંભનારા સ્વામીશ્રીએ અંતે સતત 7 મિનિટ સુધી ઉપડતી લયે ધૂન ઝીલાવી તેથી પ્રસરેલા બ્રહ્માનંદનો અનુભવ આજની સાંજે છાણી ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના સભ્યો તથા સૂત્રધારો પણ કરી રહ્યા. આ ખેડૂત સંગઠનના સુવર્ણજયંતિ સમારોહ પ્રસંગે સ્વામીશ્રી છાણી સ્થિત મંડળીના કાર્યાલયમાં લાભ આપી અટલાદરા પધાર્યા. અત્રે તેઓને તારીખ 18-2 ના રોજ નર્મદા બંધની ઊંચાઈ વધારવા સુપ્રીમ કોર્ટે આપેલા વચગાળાના હુકમની જાણ થઈ. આ સફળતામાં સ્વામીશ્રીના અવિરત પ્રાર્થના અને પુરુષાર્થનો ઘણો ફાળો હતો. છતાં તેઓ તો ભગવાને દયા કરીને સૌની પ્રાર્થના સાંભળી છે કહેતા તારીખ 20-2 ની સાંજે અટલાદરાથી વિદાય લઈ ગાંધીનગર આવી પહોંચ્યા. અહીં આજની રાત્રે વાળું કરી રહેલા તેઓને અક્ષરધામમાં સેવા આપતા સ્વયંસેવક શ્રી હિતેશભાઈએ પૂછ્યું, બાપા, અક્ષરધામની મુલાકાતનું ફળ શું કહેવાય? આ જોયું કર્યું એને ગુણ આવશે ને તેને અક્ષરધામ મળશે, સુખ શાંતિ થશે. પરંતુ આ ઉત્તરથી સંતોષ ન પામનારા પેલા યુવકે કહ્યું, બાપા, અક્ષરધામની મુલાકાતનું સૌથી મોટું ફળ તો આપની ઓળખાણ, એને લીધે લોકો ઘા ખાઈ જાય છે, અહીં કોઈ પૂછતું નથી. આ તો સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. અક્ષરધામમાં જે મૂર્તિ છે તે લોકો ઘા ખાઈ જાય એવી ચમત્કારી છે, પણ એ મૂર્તિની ઓળખાણ કરાવનારા તો આપ જ છો ને? આપણે તો એની પછવાડે છીએ. મૂળ વસ્તુ એ છે, તે ન હોય તો આપણા બધાની કોઈ કિંમત નથી, સ્વામીશ્રી બોલ્યા. તેઓના શબ્દે શબ્દે દાસભાવ ઘૂંટાઈ રહ્યો. ખેડ બ્રહ્મામાં આદિવાસી સંમેલન. તારીખ 21-2 ની સવારે ગાંધીનગરથી નીકળેલા સ્વામીશ્રી નિર્મા ઇન્સ્ટિટ્યૂટના આંગણે પધાર્યા ત્યારે આ વિદ્યાસંકુલના વિશ્વકર્મા શ્રી કરશનભાઈ પટેલે તેઓનું ઉષ્માસભર સ્વાગત કર્યું. તે સ્વીકારી યજમાનના કાર્યાલયને પાવન કરનારા સ્વામીશ્રીએ અહીં આ વિદ્યાધામના વિકાસ માટે ધૂન ગજાવી. ત્યારબાદ ગાડીમાં બિરાજી 100 એકરના આ શૈક્ષણિક સંકુલમાં પુષ્પો પધરાવવા નીકળેલા તેઓ આજની સાંજે હિંમતનગર આવી પહોંચ્યા. અત્રે તેઓએ સાબર સોસાયટીની પાછળ વસેલા વિશાળ મેદાનમાં તારીખ 22-2 ની સવારે ભાગવત સપ્તાહનો શુભારંભ કરાવ્યો. ત્યારબાદ તેઓ આજની સાંજે ખેડ બ્રહ્મા પહોંચ્યા. અહીં તારીખ 23-2 ના રોજ સંસ્થા દ્વારા યોજાયેલા આદિવાસી સંમેલનમાં ઉમટેલા 9,000 આદિવાસી બાઈ ભાઈઓને આ સ્થળ સુધી ખેંચી લાવનારું એકમાત્ર પરિબળ હતું સ્વામીશ્રીની પ્રતિભા અને પ્રવૃત્તિ. સાબરકાંઠા અને બનાસકાંઠાના આ આદિવાસી વિસ્તારમાં સંતો તથા કાર્યકરોના વિચરણથી આવેલી જાગૃતિને કારણે કેટલાય આદિવાસીઓ વ્યસન અને વહેમની નાગચૂડમાંથી મુક્ત થયેલા. વળી સત્સંગના યોગે સૌમાં શ્રદ્ધા સદાચારના દીવા પ્રગટી જતા આર્થિક અને આધ્યાત્મિક ક્ષેત્રે પણ અજવાળા ફેલાયેલા. તેથી કૌટુંબિક ક્લેશને કારણે થતી પાયમાલીનો અંત આવતા ઘેર ઘેર અને ગામો ગામ સંવાદિતાના સાથિયા પુરાયેલા. આ ઉપકાર બદલ આદિવાસીઓ સ્વામીશ્રી પ્રત્યે નતમસ્તક હતા. તેથી જ આજે પોતાના તારણહારને નિહાળવાની તક સાંપડતા 90થી વધુ ગામોમાંથી દોડી આવેલા તે સૌ સ્વામીશ્રીને વધાવવા ઉત્સુક હતા. પરંપરાગત વેશભૂષામાં સજ્જ તેઓ ઢોલ શરણાઈના સૂર સાથે સ્વામીશ્રીને ઉતારેથી સભાસ્થળ સુધી દોરી લાવ્યા. અહીં મંચ પર પણ સ્વામીશ્રી જાણે કોઈ આદિવાસીના ઝૂંપડીના દ્વારે બિરાજ્યા હોય તેવી શોભા રચાયેલી. ત્યાં સ્વામીશ્રી બિરાજતા જ મંદિરિયામાં રમવા પધારો સ્વામીજીના શબ્દો સાથે નૃત્યાંજલિ સમર્પિત થઈ. તે પછી જીવન પરિવર્તનની દિલધડક દાસ્તાનોનો સિલસિલો આરંભાયો. આદિવાસી અગ્રણીઓ દ્વારા થતી આ પ્રસ્તુતિમાં ભોળપ અને ટકોરાબંધ હકીકતો એક સાથે રણકતી રહી. તેના ધ્વનિથી સંમેલનમાં ઉપસ્થિત કંઈક સરકારી અધિકારીઓ ડોલી ઉઠ્યા. તેમાંના એક શ્રી પારધીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે આદિવાસી વિસ્તારોમાં પ્રમુખ સ્વામી મહારાજે અદ્ભુત કાર્ય કર્યું છે. તેને કારણે આદિવાસીઓનું જીવન ધોરણ ઘણું ઊંચું આવ્યું છે. આ અવસરે સ્વામીશ્રીએ પણ આપના દર્શન કરતા આનંદ થાય છે શબ્દો દ્વારા આશીર્વાદનો ઉપાડ કરી સૌને નીતિમત્તાના પાઠ શીખવાડ્યા. આશીર્વર્ષા બાદ તેઓએ 25 આદિવાસીઓને વસ્ત્રો આપ્યા. તે દ્વારા તેઓએ અરવલ્લીના ડુંગરાળ પ્રદેશોમાં વસતા આ વનવાસીઓ માટે સંસ્થાએ હાથ ધરેલા વસ્ત્ર વિતરણનો કાર્યક્રમ આરંભી દીધો. તેની સાથે સ્વામીશ્રીએ સંસ્થા દ્વારા શરૂ થતા ચલ ચિકિત્સાલયના ભાગરૂપ ડિસ્પેન્સરી વાનનું પણ પૂજન કર્યું. તેઓની આ કરુણા વર્ષાથી ભીંજાયેલા સૌ આદિવાસીઓના અંતર પોકારી ઉઠ્યા, "નાથ અનાથનો તુરે સ્વામી." પ્રભુનું પુનરાગમન પ્રમુખ સ્વામીના સ્વરૂપે. તારીખ 23-2 સાંજે ખેડ બ્રહ્માથી હિંમતનગર પધારેલા સ્વામીશ્રીના સાનિધ્યમાં અત્રે તારીખ 28-2 સુધી પારાયણનો અભૂતપૂર્વ માહોલ જામેલો રહ્યો. તેમાં રોજ સવાર સાંજ 5,000-1,000ની સંખ્યામાં ઉમટતા ભક્તો ભાવિકોએ પૂર્ણાહુતિ દિને તો ઠાકોરજીને સોનાથી તોડી વિશિષ્ટ ભક્તિ અદા કરી. તે દ્વારા હિંમતનગરના ઇતિહાસમાં એક અમર ઘટના અંકિત કરી સારંગપુર પધારેલા સ્વામીશ્રીના હાથે રંગાવા અહીં તારીખ 2-3 સવારે અપૂર્વ માનવ મેદની ઉમટી પડી. તેમાં વિવિધ પૂજોપચાર સાથે ઉપસ્થિત થયેલા સુરતી સત્સંગીઓ પૈકીના કેટલાક તો પદયાત્રા કરીને આવેલા. આવા જ ભક્તિભાવ સાથે મંચ પર પણ ચોતરા ચબૂતરા, વૃક્ષવેલી, મોર પારેવા, ઝરણા ફુવારા વગેરેની શોભા પૂર બહારમાં ખીલી ઉઠેલી. તે સ્વામીશ્રી પધારતા જ સજીવન થઈ ઉઠી. તેની સાથે સ્વામીશ્રીએ લંડન તથા જૂનાગઢના મંદિરો માટે તૈયાર થયેલી ચલ મૂર્તિઓની વિધિવત પ્રતિષ્ઠા કરી. વળી તેઓએ આજે સંસ્થાની વેબસાઇટના મુખ્ય પૃષ્ઠ હોમ પેજને ઉદ્ઘાટિત કરી વિકાસનું વધુ એક કદમ ભર્યું. તેને અનુસરતા દર્શને આવેલા વિશ્વવિખ્યાત હાર્ટ સર્જન ડૉક્ટર સુબ્રમણ્યમ તો આજનો ઉત્સવીઓ મિજાજ જોઈ વગર પિચકારીએ રંગાઈ ચૂક્યા. તેથી આજની ભરચક સભામાં મંચ પર જ સ્વામીશ્રીને દંડવત પ્રણામ કરી પૂજ્યભાવ પ્રગટ કરતા તેઓએ સમયા બાદ કહ્યું, "સારંગપુરમાં જે અનુભવ થયો તે સૌથી શ્રેષ્ઠ રહ્યો. કેવળ સ્વામીશ્રીને લીધે નહીં પણ સ્વામીશ્રી પ્રત્યે જે ભક્તિ લોકોને હતી મેં ક્યારે આવું જોયું નથી. હું આશ્ચર્યચકિત થઈ ગયો, અહોહો થઈ ગયું. આ પુરુષ પોતાના અનુયાયીઓને કેટલું જબરજસ્ત આકર્ષે છે. જીવનકાળ દરમિયાન એક જ વખત અનુભવમાં આવે એવો આ સૌથી સારામાં સારો અનુભવ છે. મારી માન્યતા વધુ દ્રઢ થઈ છે કે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પ્રમુખ સ્વામી રૂપે પાછા પધાર્યા છે. આ અનુભૂતિને મનભરી માણનારા હજારો હરિભક્તોને સ્વામીશ્રીએ આજે પ્રેમ અને શ્રદ્ધાથી રંગ્યા. એ જ રીતે સાંજે પણ ઉત્સવ સ્થળે પુનઃ પધારેલા તેઓએ સંતો તથા સ્વયંસેવકો પર રંગની જડી વરસાવી સૌને તરબોળ કરી મૂક્યા.